શ્રી પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 32 ગંડકી નદીનું મહાત્મય તથા અભ્યુદય તથા ઔર્ધ્વદેહિક નામના સ્તોત્રનું વર્ણન. શ્રી મહાદેવજી કહે છે, હે દેવી, હવે હું ગંડકી નદીના મહાત્મયનું વિધિપૂર્વક વર્ણન કરીશ. હે પાર્વતી, ગંગાનું જેવું મહાત્મય છે તેવું જ ગંડકી નદીનું પણ છે. જ્યાંથી વિવિધ પ્રકારની શાલિગ્રામ શિલા પ્રગટ થાય છે તે ગંડકી નદીના મહિમાનું મોટા મોટા મુનિઓએ વર્ણન કર્યું છે. અંડજ, ઉદ્ભિજ, સ્વેદજ અને જરાયુજ બધા પ્રાણીઓ તેના દર્શન માત્રથી પવિત્ર થઈ જાય છે. મહાનદી ગંડકી ઉત્તરમાં પ્રગટ થઈ છે. હે ગિરિજે, તે સ્મરણ કરવાથી અવશ્ય જ બધા પાપોનો નાશ કરી નાખે છે. ત્યાં કલ્યાણ પ્રદાન કરનારા ભગવાન નારાયણ સદા વિદ્યમાન રહે છે. ઋષિઓનો પણ ત્યાં નિવાસ છે તથા સંપૂર્ણ દેવતા રુદ્ર, નાગ અને યક્ષ વિશેષ રૂપે ત્યાં રહ્યા કરે છે. તે સ્થળ પર ભગવાનની અનેક રૂપવાળી અને સુખદાયીની 24 અવતારોની મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે. એક મત્સ્ય રૂપ છે, બીજી કચ્છપ રૂપ, આ પ્રમાણે વારાહ, નૃસિ અને વામનની પણ કલ્યાણદાયીની મૂર્તિઓ છે. શ્રીરામ, પરશુરામ તથા શ્રીકૃષ્ણની પણ મોક્ષદાયીની મૂર્તિઓ જોવામાં આવે છે. શ્રી વિષ્ણુ નામથી પ્રસિદ્ધ તે સ્થાન પર ઉપયુક્ત મૂર્તિઓ ઉપરાંત બુદ્ધની મૂર્તિ પણ છે. કલ્કી અને મહર્ષિ કપિલની પણ પુણ્યપ્રદ મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે. એમના સિવાય બીજી પણ જાત જાતના આકારવાળી ઘણી મૂર્તિઓ દ્રષ્ટિગોચર થાય છે. તે બધાના અનેક રૂપ છે અને તેમની સંખ્યા પણ ઘણી છે. તે ગંડકી નામની ગંગા પરમ પુણ્યપ્રદ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તથા મોક્ષપ્રદ છે. તે ભૂમિ પર આજે પણ મારી સાથે ભગવાન ઋષિકેશ નિયમપૂર્વક નિવાસ કરે છે. તેના જળનો સ્પર્શ કરવા માત્રથી મનુષ્ય ભ્રૂણ હત્યા, બાલ હત્યા અને ગૌ હત્યા વગેરે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ગંડકી નદીના જળના દર્શન કરવાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર તથા અન્ય જાતિના મનુષ્ય બધા અવશ્ય મુક્ત થઈ જાય છે. વિશેષતઃ પાપીઓને માટે તો આ ત્રિવેણી જેવી પુણ્યપ્રદ છે, જ્યાં બ્રહ્મ હત્યા કરનારને પણ મુક્તિ મળી જાય છે. પછી બીજાઓ માટે તો કહેવાનું જ શું. હે પાર્વતી, હું હંમેશા ત્યાં જતો રહું છું, તે તીર્થોમાં તીર્થરાજ છે. આ વાત બ્રહ્માજીએ કહી હતી. મુનિઓએ ત્યાં સ્નાન અને દાનનું વિધાન કર્યું છે. ભગવાન વિષ્ણુ દ્વારા પૂર્વકાળમાં નિર્માણ કરાયેલું તે ક્ષેત્ર મહાનથી અતિ મહાન છે. તે વૈષ્ણવોને ઉત્તમ ગતિ આપનારું અને પરમ પાવન મનાય છે. હે દેવી, આ સંસારમાં મનુષ્ય જન્મ સદા દુર્લભ છે, તેમાં પણ ગંડકી નદીનું તીર્થ અને ત્યાં પણ શ્રી વિષ્ણુ ક્ષેત્ર અત્યંત દુર્લભ છે. તેથી શ્રેષ્ઠ દ્રીજોએ અષાઢ માસમાં ત્યાંની યાત્રા કરવી જોઈએ. વરાનન, હું વારંવાર કહું છું કે ગંડકી નદીની બરાબરીનું કોઈ તીર્થ, દ્વાદશી જેવું કોઈ વ્રત અને શ્રીકૃષ્ણથી ભિન્ન કોઈ દેવતા નથી. જે નરશ્રેષ્ઠ ગંડકી નદીનું મહાત્મય શ્રવણ કરે છે તેઓ આ લોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રી વિષ્ણુના ધામમાં જાય છે. મહાદેવજી ઉવાચ. શૃણુ સુંદરી વક્ષ્યામિ સ્તોત્રમ ચ અભ્યુદયમ તતઃ યચ્છુત્વા મુચ્યતે પાપી બ્રહ્મા નાત્ર સંશયઃ. ધાતા વૈ નારદમ પ્રાહ તદહમ તુ બ્રવીમી તે તમ ઉવાચ તતો દેવઃ સ્વયંભૂ રમીતિ દ્યુતિઃ પ્રગૃહ્ય રુચિરમ બાહુમ સ્મારયે ચ ઔર્ધ્વદેહિકમ. શ્રી મહાદેવજી કહે છે, હે સુંદરી, સાંભળો, હવે હું અભ્યુદયકારી સ્તોત્રનું વર્ણન કરું છું. જે સાંભળીને બ્રહ્મહત્યા કરનારા પણ નિસંદેહ મુક્ત થઈ જાય છે. બ્રહ્માજીએ દેવર્ષિ નારદની સામે આ સ્તોત્રનું વર્ણન કર્યું હતું, તે જ હું તમને કહું છું. પૂર્વકાળમાં ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે રાવણનો વધ કરી ચૂક્યા તે સમયે સમસ્ત દેવતા તેમની સ્તુતિ કરવા માટે આવ્યા. તે અવસર પર અમિત તેજસ્વી ભગવાન બ્રહ્માએ શ્રી રઘુનાથજીનો સુંદર હાથ પોતાના હાથમાં લઈને તેમની જે સ્તુતિ કરી હતી તે અર્ધ દૈહિક સ્તોત્ર નામે પ્રસિદ્ધ છે. આજે હું તેનું સ્મરણ કરીને તમને કહું છું. ભવાન નારાયણ ભવાન નારાયણ શ્રીમાન દેવસ્ય ચક્રયુધો હરિહિ સારંગધારી ઋષિકેશ પુરાણ પુરુષોત્તમ અજિત ખડગ ખડંગ બીજિષ્ણુ ખડગ બીજી જિષ્ણુ કૃષ્ણ ચૈવ સનાતન એક શૃંગો વરાહ સત્વમ ભૂત ભવ્ય ભવાત્મક અક્ષરમ બ્રહ્મ સત્યમ તુ આદ્રો ચ અંતે ચ રાઘવ લોકાનામ ત્વમ પરો ધર્મો વિશ્વકસેન વિશ્વક્ષેનશ્ચ તુર્ભુજ ચતુર્ભુજ સેનાની રક્ષણ સત્વમ ચ વૈકુંઠ સત્વ વૈકુંઠ સત્વમ જગત પ્રભો. શ્રી બ્રહ્માજી બોલ્યા, હે શ્રી રઘુનંદન, તમે સમસ્ત જીવોના આશ્રયભૂત નારાયણ લક્ષ્મીથી યુક્ત સ્વયં પ્રકાશ અને સુદર્શન નામના ચક્ર ધારણ કરનારા શ્રી હરિ છો. સારંગ નામના ધનુષ્યને ધારણ કરનારા પણ તમે જ છો. તમે જ ઇન્દ્રિયોના સ્વામી અને પુરાણ પ્રતિપાદિત પુરુષોત્તમ છો. તમે કદી કોઈનાથી પણ પરાસ્ત થતા નથી. શત્રુઓની તલવારના ટુકડે ટુકડા કરી નાખનારા વિજયી અને સદા એકરસ રહેનારા સનાતન દેવ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પણ તમે જ છો. તમે એક દાંતવાળા ભગવાન વરાહ છો. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ તમારા જ રૂપ છે. હે શ્રી રઘુનંદન, આ વિશ્વના આદિ મધ્ય અને અંતમાં જે સત્ય સ્વરૂપ અવિનાશી પરબ્રહ્મ સ્થિત છે તે તમે જ છો. તમે જ ત્રિલોકના પરમ ધર્મ છો. તમને યુદ્ધ માટે તૈયાર થતા જોઈને દૈત્યોની સેના ચારે બાજુ ભાગી જાય છે. તેથી તમે વિશ્વક્સેન કહેવાઓ છો. તમે જ ચાર ભુજા ધારણ કરનારા શ્રી વિષ્ણુ છો. પ્રભવશ્ચાભ્યયસત્વમ ચ ઉપેન્દ્રો મધુસૂદન પૃષ્ણી ગર્ભો ધૃતાર્ચી સત્વમ પદ્મનાભો રણાંતકૃત શરણ્યમ શરણમ ચ ત્વામ આહુહુ સેન્દ્રા મહર્ષય ઋક્ષામ શ્રેષ્ઠો વેદાત્મા સતજીવ જીવહો મહર્ષભ ત્વમ યજ્ઞ સત્વમ વસત્કાર વસત્કાર સત્વમ ઓમકાર પરંતપઃ સતધન્વા વસુહુ પૂર્વમ વસુનામ ત્વમ પ્રજાપતિ. તમે સર્વની ઉત્પત્તિના સ્થાન અને અવિકારી છો. ઇન્દ્રના નાના ભાઈ વામન અને મધુ દૈત્યના પ્રાણહંતા શ્રી વિષ્ણુ પણ તમે જ છો. તમે અદિતિ અથવા દેવકીના ગર્ભમાં અવતીર્ણ થવાના કારણે પુરુષની ગર્ભ કહેવાઓ છો. તમે મહાન તેજ ધારણ કરી રાખ્યું છે. તમે મહાન તેજ ધારણ કરી રાખ્યું છે. તમારી જ નાભિથી વિરાટ વિશ્વની ઉત્પત્તિનું કારણ એવું કમળ પ્રગટ થયું હતું. તમે શાંત સ્વરૂપ હોવાથી યુદ્ધનો અંત કરવા વાળા છો. ઇન્દ્ર વગેરે દેવતા તથા સંપૂર્ણ મહર્ષિઓ તમને જ સર્વને આશ્રય અને શરણદાતા કહે છે. ઋગ્વેદ અને સામવેદમાં તમે જ સર્વથી શ્રેષ્ઠ હોવાનું વર્ણન છે. તમે સેંકડો વિધિ વાક્ય રૂપી જીભોથી યુક્ત વેદ સ્વરૂપ મહાન વૃષભ છો. તમે જ યજ્ઞ, તમે જ વસટકાર અને તમે જ ઓમકાર છો. તમે શત્રુઓને તપાવનારા તથા સેંકડો ધનુષ્ય ધારણ કરનારા છો. તમે જ વસુ વસુઓના પણ પૂર્વવર્તી અને પ્રજાપતિ છો. ત્રયાણામ અપી લોકાનામ આદિ કરતા સ્વયં પ્રભુ રુદ્રાણામ અષ્ટમો રુદ્ર સાધ્યાનામપી પંચમ અશ્વિનો ચપી કર્ણો તે સૂર્યચંદ્રો ચ ચક્ષુષી અંતે ચ આદ્રો ચ મધ્યે ચ દૃશ્યસે ત્વમ પરંતપ પ્રભવો નિધનમ ચ અસીન વિદુહ કો ભવાનીતિ દૃશ્યસે સર્વલોકેષુ ગોષુ ચ બ્રહ્મણેષુ ચ દિક્ષુ સર્વાસુ ગગને પર્વતેષુ ગુહાસુ ચ सहस्त्र नयन श्रीमाग शत शीर्ष सहस्त्र पाद। तमे त्रणे लोकना आदि करता ने स्वयं ज पोताना प्रभु परम स्वतंत्र छो। तमे रुद्रो मा आठमा रुद्र ने साध्यो मा पांचमा साध्य छो। बन्ने अश्विनी कुमार तमारा कान तथा सूर्य ने चंद्रमा नेत्र छे। हे परम तप तमेज आदि मध्य ने अंत मा दृष्टिगोचर थाओ छो। सर्वनी उत्पत्ति अने लयना स्थान पण तमेज छो। तमे कोण छो आ वात ने यथार्थ रीते कोई पण जाणतुं नथी। संपूर्ण लोकों मा गायो मा अने ब्रह्माणों मा तमेज देखाओ छो तथा समस्त दिशाओं मा आकाश मा पर्वतों मा अने गुफाओं मा पण तमारी ज सत्ता छे। तमे शोभा संपन्न छो। तमारा हजारों नेत्रों सैकड़ों मस्तक अने हजारों चरण छे। तम धारयसी भूतानी वसुधाम च सर्व वसुधाम च सपर्वताम अंतः पृथ्वीव्या पृथ्वीयाम सलीले दृश्यसे त्वं मोह रगः त्रिलोकान धारयन राम देव गंधर्व दान द्वान। तमे संपूर्ण प्राणियों ने तथा पर्वतों सहित पृथ्वी पण धारण करो छो। पृथ्वीनी अंदर पाताल लोकमान क्षीरसागरना जलमा तमेज महान सर्प शेषनाग रूपे दृष्टिकोचर थाओ छो। हे राम तमे ते सर्व रूपे तमे ते स्वरूपे देवता गंधर्व ने दानवो सहित त्रणे लोक ने धारण करो छो। अहम ते हृदयम राम जीवहा देवी सरस्वती देवा रोमाणी गात्रेषु निर्मितास्ते समायया निमेषस्ते स्मृत्वा रात्रि रुन्मेषो दिवसस्तथा। हे श्रीराम हूँ ब्रह्मा तमारु हृदय छु। सरस्वती देवी जीभ छे तथा तमारा द्वारा तमारी मायाथी उत्पन्न करेला देवता तमारा अंगों में रुवाटा छे। तमारु आँख मीचू रात अने आँखनु खोलू दिवस छे। संस्कारेस्तः संस्कारे संस्कारस्ते भवदेहो नेतदस्ति विना त्वया जगत सर्वं शरीरं ते स्थैर्यं च वसुधातलम् अग्निः कोपः प्रसादस्ते शेषः श्रीमाश्व श्रीमाश्च लक्ष्मणः। शरीर ने संस्कार नी उत्पत्ति तमारा थी ज थई छे। तमारा विना जगत नी स्थिति नथी। संपूर्ण विश्व तमारू शरीर छे। पृथ्वी तमारी स्थिरता छे। अग्नि तमारो क्रोध छे अने शेष अवतार श्रीमान लक्ष्मण तमारा प्रसाद छे। त्वया लोकास्त्रयः क्रांताः क्रांताः पुराः स्ववेर स्ववे विक्र मे स्त्रिभिः त्वयेन्द्रश्व कृतो राजा बलिर्बद्धो महासुरः लोकान् संमृत्यं कालसत्त्वं निवेश्यात्मानि आत्मनि केवलं करोष्येण कारणवम् घोरम दृश्या दृश्या दृश्ये च नान्यथा। पूर्व काल में वामन रूप धारण करीने तमे पोताना त्रण डगला थी त्रणे लोक मापी लीधा हता तथा महान असुर बलि ने बांधीने इंद्र ने स्वर्गना राजा बनाव्या हता। तमे ज काल रूपे समस्त संसार नो संहार करीने पोतानी अंदर लीन करीने बधी बाजू केवल भयंकर समुद्र नु दृश्य उपस्थित करो छो। ते समय दृश्य ने अदृश्य में कोई भेद रहतो नथी। त्वया सिंह वपुः कृत्वा परमं दिव्यम अद्भुतं भयदः सर्वभूतानां हिरण्यकशिपु कशिपुर हर्तः। तमारा नृसि अवतारना समये परम अद्भुत अने दिव्य सिंहनु शरीर धारण करीने समस्त प्राणियोंने भयभीत करनारा हिरण्यकशिपु नामना दैत्यनो तमे वध कर्यो हतो। तमस्व वदनो भूत्वा पाताल तलमाश्रितः संहृतम परमं दिव्यं रहस्यं वै पुनः पुनः। तमेज हयग्रीव अवतार धारण करीने पातालमां प्रवेश करीने दैत्यो द्वारा अपहरण करेला वेदोना परम रहस्य अने यज्ञ यागादिना प्रकरणोने पुनः प्राप्त कर्या। यत परम श्रूयते ज्योतिर् तत् परम श्रूयते परमं परम यत परम परतश्वचेव परमात्मति परमात्मेति कथ्यते परो मंत्रः परम तेजस्वत तेजस्त्वमेव हि निगद्यसे જે પરમ જ્યોતિ સ્વરૂપ તત્વ સાંભળવામાં આવે છે, જે પરમ ઉત્કૃષ્ટ પરબ્રહ્મના નામે શ્રવણ ગોચર થાય છે, જેને પરમાત્મા કહેવાય છે, તથા જે પરમ મંત્ર અને પરમ તેજ છે, તેના રૂપે તમારા આ સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે. હવ્યમ કવ્યમ પવિત્રમ ચ પ્રાપ્તિહી સ્વર્ગાપ સ્વર્ગાપ વર્ગયોહો સ્થિત્યુ તપ્તિ વિના શાંસ્તે ત્વમ આહુઃ પ્રકૃતેહ પરમ યજ્ઞસ્વ યજમાનસ્વ હોતા ચ અર્ધવર્યુરેવ ચ ભોક્તા યજ્ઞ ફલાનામ ચ ત્વમ વેવેદસ્વ વેદશ્ચ ગીયસે. હવિ એટલે યજ્ઞ, કવિ એટલે શ્રાદ્ધ, પવિત્ર સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ, સંસારની ઉત્પત્તિ સ્થિતિ તથા સંહાર, આ બધા તમારા જ કાર્ય છે. જ્ઞાની લોકો તમને પ્રકૃતિથી પર કહે છે. વેદો દ્વારા તમે જ યજ્ઞ યજમાન હોતા અર્ધવર્યુ તથા યજ્ઞ ફળોના ભોગતા કહેવાઓ છો. સીતા લક્ષ્મીર ભવાન વિષ્ણુર દેવ કૃષ્ણ પ્રજાપતિ વધાર્થમ રાવણસ્ય ત્વમ પ્રવિષ્ટો માનુષીમ તનુ. સીતા સાક્ષાત લક્ષ્મી છે અને તમે સ્વયં પ્રકાશ વિષ્ણુ કૃષ્ણ અને પ્રજાપતિ છો. તમે રાવણનો વધ કરવા માટે જ મનુષ્ય અવતાર લીધો છે. તદિદમ ચ ત્વયા કાર્યમ કૃતમ કર્મ ભૂતાહ વર કર્મ ભૂતામ વર નિહતો રાવણો રામ પ્રહષ્ટા દેવતા કૃતઃ. કર્મ કરનારાઓમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી તમે અમારું આ કાર્ય પૂરું કરી દીધું. રાવણ માર્યો ગયો તેમ કરીને બધા દેવતાઓને તમે બહુ પ્રસન્ન કરી દીધા છે. અમોઘ દેવમ વીર્યમ તે નમો અમોઘ પરાક્રમ અમોઘમ દર્શનમ રામ અમોઘ સત્વમ અમોઘ સત્વ સત્વ. હે દેવ, તમારું બળ અમોઘ છે, અદ્ભુત પરાક્રમ કરનારા શ્રીરામ તમને નમસ્કાર છે. હે રામ, તમને નમસ્કાર છે. હે રામ, તમારા દર્શન અને સ્તવન પણ અમોઘ છે. અમોઘાસ્તે ભવિષ્યંતિ ભક્તિમ અંતો નરા ભુવિ યે ચ ત્વામ દેવ સંભક્તાઃ પુરાણમ પુરુષોત્તમમ. હે દેવ, જે મનુષ્ય આ પૃથ્વી પર તમારું પુરાણ પુરુષોત્તમનું ભજન કરતા રહીને તમારા ચરણોમાં ભક્તિ રાખશે તેઓ જીવનમાં કદી અસફળ થશે નહીં. ઇમામાર્ષમ સત્વમ પુણ્યમિતિહાસમ પુરાતનમ યે નરાહ કીર્તયિષ્યંતિ નાસ્તિ તેષામ પરાભવઃ. પદ્મપુરાણ ઉત્તરખંડનો 77મો અધ્યાય હતો. જે લોકો પરમ ઋષિ બ્રહ્માજીના મુખેથી નીકળેલા પુરાતન ઇતિહાસરૂપ પુણ્યમય સ્તોત્રનો પાઠ કરશે તેમનો કદી પરાભવ થશે નહીં. આ પરમાત્મા શ્રી રઘુનાથજીનું સ્તોત્ર છે, જે બધા સ્તોત્રમાં શ્રેષ્ઠ છે. જે દરરોજ ત્રણેય કાળ આ સ્તોત્રનો પાઠ કરે છે તે મહાપાપી હોય તો પણ મુક્ત થઈ જાય છે. શ્રેષ્ઠ દ્રીજોએ સંધ્યા સમયે વિશેષ શ્રાદ્ધના અવસર પર ભક્તિભાવથી મન લગાવીને યત્નપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પરમ ગોપનીય સ્તોત્ર છે. આ સ્તોત્ર કોઈ અનધિકારી વ્યક્તિને કહેવું નહીં. આ સ્તોત્રના પાઠથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. ખરેખર તેને સનાતન ગતિ પ્રાપ્ત થાય છે. નરશ્રેષ્ઠ બ્રાહ્મણોએ શ્રાદ્ધ પહેલા તથા પિંડ પૂજા પછી પણ આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. એનાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. આ પરમ પવિત્ર સ્તોત્ર મનુષ્યને મુક્તિ પ્રદાન કરનારું છે. જે એકાગ્ર ચિત્તે આ સ્તોત્ર લખીને જ પોતાના ઘરમાં રાખે છે તેનું આયુષ્ય, સંપત્તિ તથા બળની વૃદ્ધિ થાય છે. જે બુદ્ધિમાન પુરુષ લખીને આ સ્તોત્ર બ્રાહ્મણને આપે છે તેના પૂર્વજ મુક્ત થઈને શ્રી વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. ચારે વેદોનો પાઠ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ મનુષ્ય આ સ્તોત્રનો પાઠ અને જપ કરીને પ્રાપ્ત કરે છે. તેથી ભક્તિમાન પુરુષે યત્નપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રનો પાઠ કરવાથી મનુષ્યની સર્વ કામના સિદ્ધ થાય છે અને સુખપૂર્વક રહીને ઉત્તરોત્તર ઉન્નતિ કરે છે. અધ્યાય 32 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.